वाल्मीकि रामायण अरण्यकांड 50वां सर्ग। जटायुए रावण ने सीताहरणना दुष्कर्म थी निवृत्त थवा माटे समझावो अने छेवटे युद्ध माटे ललकारवो। जटायु ए वखते सूई रह्या हता एज स्थिति में एमने सीतानो एक करुण पोकार सांभळ्यो। सांभळता ज तरत आँख खोलीने एमने विदेहनंदनी सीता अने रावण ने जोया। पक्षियों में श्रेष्ठ श्रीमान जटायुनु शरीर पर्वतना शिखर जेवु ऊँचू हतु अने एमनी चांच बहु अणियाळी हती। एमणे वृक्ष पर बैठा बैठा ज रावण ने उद्देशीने अशुभ वचनों कहिया। दशमुख रावण, हूँ प्राचीन सनातन धर्म में स्थित सत्य प्रतिज्ञ अने महाबलवान गृधराज छूं। मारू नाम जटायु छे। भाई, अत्यारे मारी सामे तमारे आवु निंदित कर्म न करवु जोईए। दशरथ नंदन श्री रामचंद्र जी संपूर्ण जगतना स्वामी इंद्र अने वरुण जेवा पराक्रमी तथा सर्वलोकना हितमा संलग्न रहनारा छे। आ एज जगदीश्वर श्रीरामना यशस्वीनी धर्मपत्नी छे। आ सुंदर शरीरना देवीनुं नाम सीता छे, जेमने तमे हरिने लई जवा इच्छो छो। पोताना धर्ममां स्थित रहनार कोई पण राजा भला पारकी स्त्रीनो स्पर्श केवी रीते करी शके छे। महाबली रावण, राजाओनी स्त्रीओने तो बधाए विशेष रूपे रक्षा करवी जोईए। पारकी स्त्रीना स्पर्शथी जे नीच गति प्राप्त थवानी छे એને તમે પોતાનાથી દૂર કરી દો। ધીર બુદ્ધિમાન મનુષ્ય એવું કર્મ ન કરવું જેની બીજા લોકો નિંદા કરે। જેમ પારકા પુરુષના સ્પર્શથી પોતાની પત્નીની રક્ષા કરવામાં આવે છે, એ જ રીતે બીજાની પત્નીઓની પણ રક્ષા કરવી જોઈએ। પુલત્સ્ય કુલનંદન, જેમની શાસ્ત્રોમાં ચર્ચા નથી તેવા ધર્મ અર્થ અથવા કામનું પણ શ્રેષ્ઠ પુરુષો માત્ર રાજાની દેખાદેખીથી આચરણ કરતા હોય છે, તેથી રાજાએ અનુચિત અથવા અશાસ્ત્રીય કર્મમાં પ્રવૃત્ત થવું ન જોઈએ। રાજા ધર્મ અને કામનો પ્રવર્તક તથા દ્રવ્યોનો ઉત્તમ નિધિ છે, તેથી ધર્મ સદાચાર અથવા પાપ એમની પ્રવૃત્તિનું મૂળ કારણ રાજા જ છે। રાક્ષસરાજ, જ્યારે તમારો સ્વભાવ આવો પાપપૂર્ણ છે અને તમે આટલા ચપળ છો તો પછી પાપીને દેવતાઓનું વિમાન જેમ મળે છે તેમ તમને આ ઐશ્વર્ય કેવી રીતે મળી ગયું? જેના સ્વભાવમાં કામની પ્રધાનતા છે એના એ સ્વભાવનું પરિમાર્જન કરી શકાતું નથી, કેમ કે દુષ્ટાત્માઓના ઘરમાં લાંબા સમય પછી પણ પુણ્યનું રહેઠાણ હોતું નથી। જ્યારે મહાબલી ધર્માત્મા શ્રીરામ તમારા રાજ્ય કે નગરમાં કોઈ અપરાધ નથી કરતા, ત્યારે તમે એમનો અપરાધ કેવી રીતે કરી રહ્યા છો? જો પહેલા સુરપણખાનો વેર વાળવા માટે ચડીને આવેલા અત્યાચારી ખરનો અનાયાસે જ મહાન કર્મ કરનારા શ્રીરામે વધ કર્યો તો તમે જ સાચું કહો કે એમાં શ્રીરામનો શું અપરાધ છે? તેથી તમે એ જગદીશ્વરની પત્નીને હરી લઈ જઈ રહ્યા છો જેથી તમે જગદીશ્વરની પત્નીને હરી લઈ જઈ રહ્યા છો? રાવણ, હવે તરત જ વિદેહકુમારી સીતાને છોડી દો જેથી શ્રી રામચંદ્રજી પોતાની અગ્નિ જેવી ઘોર દ્રષ્ટિ તમને બાળીને ભસ્મ કરી ન નાખે। જેમ ઇન્દ્રના વજ્રે વૃતાસુરનો વધ કરી નાખ્યો હતો, એ જ રીતે શ્રીરામની રોષપૂર્ણ દ્રષ્ટિ તમને બાળી નાખશે। તમે તમારા વસ્ત્રોમાં વિષધર સાપ બાંધી દીધો છે, છતાં પણ એ વાતને સમજી શકતા નથી। તમે પોતાના ગળામાં ફાંસીનો ગાળિયો નાખી લીધો છે, છતાં તમને એનું ભાન નથી। સૌમ્ય, પુરુષે એટલું જ વજન ઉપાડવું જોઈએ જે એને શિથિલ ન કરી નાખે, અને એ જ અન્ન જમવું જોઈએ જે પેટમાં જઈને પચી જાય, રોગ ઉત્પન્ન ન કરે। જો કાર્ય કરવાથી ન તો ધર્મ થતો હોય, ન કીર્તિ વધતી હોય કે ન અક્ષય યશની પ્રાપ્તિ થતી હોય, ઉલટાનું શરીરમાં કષ્ટ થઈ રહ્યું હોય, એ કર્મનું અનુષ્ઠાન કોણ કરશે? રાવણ, બાપદાદાઓ પાસેથી પ્રાપ્ત આ પક્ષીઓના રાજ્યનું વિધિવત પાલન કરતા કરતા મને જન્મથી લઈને આજ સુધી 60,000 વર્ષ વીતી ગયા છે. હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને તમે નવયુવાન છો. મારી પાસે યુદ્ધનું કોઈ હથિયાર નથી, પરંતુ તમારી પાસે ધનુષ, કવચ, બાણ તથા રથ બધું જ છે. છતાં તમે સીતાને લઈને કુશળક્ષેમ જઈ શકશો નહીં. મારી નજર સામે જ તમે વિદેહનંદની સીતાનું બળપૂર્વક અપહરણ કરી શકવાના નથી. જેમ કોઈ ન્યાયસંગત હેતુઓથી સત્ય સિદ્ધ થયેલી વૈદિક શ્રુતિને પોતાની યુક્તિઓના બળ પર લટકાવી શકતું નથી, રાવણ, જો શિરવીર છો તો યુદ્ધ કરો. મારી સામે 2 ઘડી ઊભા રહો, પછી જેમ પહેલા ખર માર્યો ગયો હતો તેમ તમે પણ મારા દ્વારા હણાઈને સદાને માટે પોઢી જશો. જેમણે યુદ્ધમાં અનેક વખત દૈત્યો અને દાનવોનો વધ કર્યો છે એ ચીર વસ્ત્રધારી ભગવાન શ્રીરામ તમારો પણ સત્વરે યુદ્ધમાં વિનાશ કરશે. અત્યારે હું શું કરી શકું છું? એ બંને રાજકુમારો ઘણા દૂર ચાલ્યા ગયા છે. નીચ, જો એમને બોલાવવા જાઓ તો તમે એ બંનેથી ભયભીત થઈને ભાગી જશો, એમાં શંકા નથી. કમળના જેવા નેત્રોવાળા અશુભ લક્ષણા સીતા શ્રીરામચંદ્રજીના પ્રિય પટરાણી છે, એમને મારા જીવતા જીવ તમે લઈ જઈ શકશો નહીં. મારે મારા પ્રાણ આપીને પણ મહાત્મા રામનું અને રાજા દશરથનું પ્રિય કાર્ય અવશ્ય કરવું પડશે. દશમુખ રાવણ, ઊભા રહો, ઊભા રહો, માત્ર 2 ઘડી રોકાઈ જાઓ, પછી જુઓ જેમ ડાળખી પરથી ફળ પડે છે એ જ રીતે આ ઉત્તમ રથમાંથી તમને નીચે પાડી દઉં છું. નિશાચર, પોતાની શક્તિ અનુસાર યુદ્ધમાં હું તમારો પૂરો આતિથ્ય સત્કાર કરીશ, તમને સારી પેટે ભેટ પૂજા આપીશ. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 50મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.